હું તમારો ભાગીદાર તો ભગવાન ને કોટ છે એવા માણસ. શું કહું તમને કરવા જાય એટલે પછી શું થયું સાહેબ? જોકે ઉદ્ધત હતા થોડાક, જ્ઞાન નતું તે દગડે. એટલે પેલા માણસે કહ્યું કે તમે આ કામ મારે લેવા તો તમે લઈ લીધું છે, તો આ મારી 100 બરાસ કપચી છે સાઈટ પર, તે તમારે લેવી પડશે. એવું બોલ્યો, પડશે. આ સાહેબ પડશે નો અર્થ તો તમે ધર્જ સમજી જાઓ ને તર હું ધર્જ નથી પણ કરતા તમે શું કહેવા માંગો છો? પડશે કે અમે લઈ લઈશું, એમાં વાંધો નથી, લઈ લઈશું અમે. મેં બજાર ભાવ હશે મુંબઈના, તેના કરતા 5 તમને વધારે આપીશું. 5 રૂપિયા ભાવ. શું કહ્યું? મુંબઈ થી અમે લાવીએ અહીં, એના કરતા તમને 5 રૂપિયા ભાવ બરાબર. અમને 70 રૂપિયા અહીં પડે છે મુંબઈ થી લાવવામાં, તો તમે 75 આપીશું. 100 આલવાર પડશે. શું કહે છે? 100 આલવાર પડશે. હા તમે ઘેર રાખજો બોલો. શું કહ્યું? પડશે શબ્દ મારે મારી પાસે ના બોલશો, બીજી કઈ કરશે. પડશે શબ્દ મારી પાસે બોલશો. આવું જો ભગવાન કહેતા હોત તો ભગવાનને પાછા કાઢ કે તું ભગવાન જ નહીં. પડશે એવું બોલશે એટલે શું કહી તારો ઉપરી ને ઉપરી શું કહી? એટલે એને આ અત્યંત ઉભા કર્યા બધા. અને કેટલી ચોરી નો ઓર્ડર કર્યો? કારણ કે એક ત્રાસ પથ્થર આવડા મોટા મોટા 25 રૂપિયાના એ બે ભાગીદાર અને બે ભાગીદાર ના માણસો 4 જણ થી ચોરી ગયા. મારો હિસાબ તો હોય બધા. અને ત્યાં અનવેલેબલ વર્ણ કરે ખટપટ બહુ ને, બધા લોકો ત્યાંથી દારૂ પીએ બધા. હા બધા તો બધા દીકરા. હા અમને તો એવું તું અમારી પણ હોય નહીં કશું, એટલે અમને ના ગાલતા હોય તો ગાલી દે છે. એ સાહેબ તો બહુ મોટું રામાયણ થયું હતું. તે કેસ 8 મહિના ચાલ્યો. અમને શીખવાનું બન્યું છે, અમે કઈ નુકસાન કર્યું નથી. તો અમે શીખીએ છીએ આગળ ત્યાં જઈએ ને ત્યાં શીખવાનું મળે કઈ અમને કઈ નુકસાન થતું. કારણ કે અમે ઉપાધિ મારીએ ને, ઉપાધિ ને સમાધિ માનતા આવેલા. એટલે પછી ત્યાં શું થયું આગળની વાત સાંભળ્યું? કયું જી આપ કહો. એટલે આ પેલું ગામ, આ ગામનું કયું ગામ છે? પેલું ઉરણ. તે ઉરણ માં કોટ છે. ઉરણ માં એટલે ઉરણ ના ત્યાંથી મેસેજ છે તે કાઢેલો. આ અનવેલેબલ વોરંટ 4 દિવસ ઉપર. પછી એક આ બધી ગયા એટલે અમે ત્યાં રહ્યા 4 દિવસે. એટલે પેલો તો વકીલ કરવો પડે આપણે. જી કરવો પડે. એટલે વકીલે થાણા નો અસર કરી નાખ્યો. પછી સાહેબે અમને બોલાયા. મને કે છે કે શું કરવું છે તમારે? કે છે તમારી પર 25 રૂપિયાનો આ ચોરીનો આરોપ છે, તો તમે 25 હું તમને દંડ કરું, તમને છોડી દઉં તો. ત્યારે મેં જોયું કે આ સાહેબ બહુ સારા માણસ, આપણે છૂટી જાવ આ રોજ દોઢ ધમા કરવી પડે. તે પછી પેલા વકીલ ને કહ્યું, વકીલ કહે નહીં બ્લેક લિસ્ટ મુકાય તમારે. પછી તમારો દંડ થયો તો બ્લેક લિસ્ટ થયો તમે ભર્યું. એ પછી આ ફોર્ક એટલે વકીલ કહે લડવું જ પડશે. હા ત્યાંથી દશા સાહેબ અમારી એ કપડા એકલા 4 જણ કપડા પહેરેલા, બાકી બીજા બચ્ચા લંગોટીઓ એમનો અમારો એક જગ્યા બેસવાનું. ક્યાં બેસવાનું? એ અમારી કોમના થયા કે તમે એમની કોમના પણ થયા કયા કઈ? તે 8 મહિના સુધી ચાલ્યો. પછી એ કેસ વિરુદ્ધમાં ગયો પેલા ની બહુ ખટપટી, જબરદસ્ત ખટપટી. ફક્ત કેસ તો ભાઈ આવે તો મારા હિસાબ છે ને. વિરુદ્ધમાં ગયો એટલે પેલા જજે મેજિસ્ટ્રેટે શું કહ્યું પેલા ને? તારો કેસ ઉડી જવા માંગે છે માટે સંભાળી લે. સાહેબ હું શું સંભાળું? તમે ઉકેલ લાવ્યો કે છે. ત્યાં અમારે ભાગીદારને પૂછ્યું કે ભાઈ તમે આનો નિવેડો લાવો. જજ કે છે મેજિસ્ટ્રેટ કે છે શક ના થાય. બધું તો અમારા બાર ભગવાન બેઠા છે ને એની ઉપર એમ્બેલ વોરંટ પતાવ્યું હતું ને કે 2 લાખ નો દાવો પડવાનો. એટલે સાહેબ હલવાયા ઉપાધિ કયો આવી પછી પેલા નો ભક્ત વાળા ને પછી સાહેબે શું કર્યું મને બોલાવ્યો પૂરો ગણે કે આ ભાઈ બહુ પૂરા છે પેલા ભાગીદાર કરતો હવે પેલા ભાગીદાર બહુ હતા ઘણું મને ફાગર તે પછી મને બોલાવ્યો મને કે શું કરશો તમે અને આ તો હા નિવેડો લાવો એ કે છે હું તમને ઊંચો મૂકી આપો કેસ જો તમે કહો અમારા ભાગીદાર શું કે છે એમને પૂછો કહ્યું એક વાર એ તો ના પાડે છે તમે મારાથી કેમ થાય ભાગીદારી પાર્ટનરશીપમાં કરેલું એક વખતે તો મારે થાય જ નહીં કહ્યું જો પાર્ટનરશીપમાં છે તે કહે છે આ સારું નહીં પરિણામ આવે કારણ કે હજુ મારા હાથમાં સત્તા છે કે છે તમને જેલમાં ગાળવાની સત્તા છે મારા હાથમાં શું કહ્યું એટલે હું કશું બોલ્યો નહીં પણ અમારા ભાગીદાર આ કે છે હું જવાબ આપું છું સાહેબ કે છે કે હમણે જેલ ઉઘાડો કે છે બિલકુલ રેડી થઈને આવ્યા છે કે ઘેર કહીને આવ્યા છે એ તો સાહેબ ખબર આ લોકો નાગા કેમ હાથે પડ્યા આ નાગા કેમ હાથે પડ્યા કારણ કે એ કર્યા પછી અમે કઈ છોડીએ કે અમારા ભાગીદાર કઈ છોડ્યો નતા પછી અમારા ભાગીદારને મેં કહ્યું 2 લાખ વખત આપ્યા તેથી તમને સંતોષ થશે જો આ આપણો લાઈન છે આપણી લાઈન તો નીકળ્યો લાવવાનું આપણે પ્રગતિ મળીએ ને તો આ તો અહીં જ પૂછાયા કરું પણ જો ડ્રાયર તમને યારી આપે છે અને કરો થાય છે તો છુટકારાનો એનો દુરુપયોગ ના કરો 2 લાખ લઈને આપણે શું કરો 2 લાખ આપણે તેથી ના આપણું કેમ લીધી અને મેં કહ્યું આવી આપણું બહુ વર્ગ લોકોએ લીધેલી છે અને પછી આપણે તેનાથી જ છીએ કહ્યું આપણું બહુ કઈ પણ આપણે તેના એ છીએ એટલે મૂળ અમારે અધ્યાત્મ રસ્તા ને એટલે પસ્તક મારી જાય પણ આવી રીતે અમારા બધા બહુ હા આવા નાટક બહુ થયેલા બધા નાટક માંથી પાર નીકળેલા પણ ખુશી કરવા માંગીએ એટલે હું 6:30 વાગે ટાઈમ ચાલે છે આ દુકાન ચાલુ થાય છે સવાર માં 6:30 તે 12:30 બંધ થાય છે અને પછી 4:30 ચાલુ થાય છે તે રાતે 11:30 બંધ થાય છે આ દરરોજ એક દડો મને રજા મળી નથી કારણ દિવાન દરે રજા લોકો ને આવું લોકો હોય તો મારે વધારે હોય ત્યારે 5,000 માણસ એટલી કરનારું હોય બેસતું વારે કોણ ના આવે એટલે પેલા જમવાનો ટાઈમ મને મળે એટલે આવું થાય મારે રજા વગર નો દિવસ પણ તમે ખરું દાખલો ખરો ફરી કાઢો તમે રાજી કરીને કોઈને કહી નથી મૂકતા કોને કોઈને ના એવું છે ને આ તો હવે શું કર્યું મારા જેવું સુખ અમને હોવું જોઈએ એવું માન્યતા કરાવતો થયો અને પેલું તો એ જે હેતુ માટે આવ્યો હતો એ હેતુ એનો સર એટલે ખુશ પછી કાઢી દો એમ બેન જતો રહ્યો તમે ધારો છો એથી વધારે કોર્ટ ગઈ ગઈ છે કારણ કે અમે બધું અમારી પાસે પ્રેક્ટિકલ સાહેબ હોય બધું થિયરિટિકલ શું કરવાનું એટલે મારા વાઈફ મારાથી 2 વર્ષ નાના છે હજુ છે તારી રીતે હું રોજે એમને વિધિ કરી આવું છું આ અંગૂઠી દરરોજે ક્યાં હોઉં તેટલો હવે એમને એમને ચારેય વર્ષથી મતભેદ પડ્યો નથી, એક એક મતભેદ નહીં પડ્યો. એક ખરો મતભેદ પડ્યો તો તે એમને મને કહ્યું કે મારા ચાર મારા ભાઈની ચાર દીકરીઓ છે, એમાં પહેલી દીકરી પરણે છે, તો હું શું આપું કે છે. ત્યારે મેં કહ્યું કે તમારે જે ઠીક લાગે તે આપજો, અને આ સ્વાદના માસ તૈયાર છે તે આપજો, ને આ બધી ફોનપે હું ક્યાં અત્યારે બનાવવાનું તૈયાર રહેવું. અને તેદાએ ઠીક ભાવ હતો, આ આવતો બધો ભાવ નથી, આ તો 15 વર્ષની વાત કરું. એટલે મને કહે છે આ તો બધા નંદન છે, તમારા મામા ને દીકરાને માટે ચાટ આપો સ્વાદીરા આવડાવડા. એટલે મારા ને તમારા શબ્દો સાંભળ્યા એટલે મને સાચી વાત કરવી લાગી. મારા ને તમારા ઘરમાં અમારા બે બજે ની મારા તમારા ભેદ પડી ગયો, એટલે તત હું ફરી ગયો. હું એવું કહેવા નથી માગતો, હું એમ કઉ છું કે વાતાવરણ વખત મનવા પર પણ રૂપિયા 500 રોકડા આપો એટલા બધા અપાતા છે, એ બધું મારું હોય એની વાત કરી. એટલા બધા અપાતા છે, તમે ભોળા ભોળા રહ્યા કે બસ આપડે આવતા ત્યાં હું ઓળખું ને આપી આપીને એમનાથી અપાતી કે તું ઓળખું. એમને કાયમ ના માટે પહેલેથી મેં કહ્યું છે કે તમારે દરેક વખતે જાત્રા હોય જ્યાં જવું તો પ્લેનમાં જવું હોય તો જતા એ બે ત્રણ વખત પ્લેનમાં બેઠા છે, જ્યાં તું છે એવા ખોટા પીછા કચરા થાય છે. એટલે મારું તો હાથ મારા હાથે ના પડે એ હાથ. એટલે સાહેબ બધું સમજવું જ પડે ને, એનો નીકળ્યો લાભો છે. મતભેદ પડ્યો એમાં પરિણામનો શું અર્થ છે? લગ્ન એટલે લગ્ન, મારે પડતા હતા પેલા એ અમને કાતી હતી, સાહેબ પેલા પડતા હતા મારે કાતી અમ ગણે છે. જો આપ પેલો જજ ની વાત કરો છો ને, જજ ની જગ્યાએ તમે હો અને કોઈ આપની પાસે લાગવગ લગાડી પેલી સજા ઓછી કરાવે આવે ત્યારે આપ શું કરો? આપ પેલી વાત કરો છો ને, જજ ની જગ્યાએ તમે હો અને કોઈ તમારી પાસે સજા ઓછી કરાવે પાટલે બાડે કયા કરે તો તમે કઈ રીતના એની જોડે ડીલિંગ કરો? આ તો નવો દાખલો પૂછે છે કે તમે જજ હો, આ ગજો લોકોના આક્ષેપો ખાય છે. કેવા ખાય છે? આક્ષેપો ખાય છે. લોક સાચી છે, આક્ષેપ આપે કરે ને, લોક સાચી આપે ને આપે. તમે ન્યાય કરો તો એ કે છે સાહેબે પક્ષપાત કર્યો તો, એટલે લોક આવા આક્ષેપો ના આપે. એટલા હાર મેં મારી સ્કીમ જુદી જતી આખે તો કે ભાઈ હું જજ હોઉં અને ફલાણા મોટા શેઠ છે એનો છોકરો કશા ગુનામ પકડ્યો હોય, ગામના સારામાં સારા માણસો કશા ગુનામ પકડ્યો હોય, અરે એને કાયદેસર રીતે છો જ એને સાજા થાય હોય કાયદેસર રીતે, તો એની સિફારસો આવવા મળે ને પછી ખાસ મારા સંબંધીને ઓળખાણ વાળા મોકલે. શું કહ્યું? સિફારસ હોય એમ ના ગણતો હોય કે હું આમને દબાણ ના કરાય, જજ ને હંમેશા દબાણ કરવું એ ગુનો છે. શું કહ્યું? એ ખુરશીનું અપમાન કર્યા બસ, જો એ ખુરશીનું અપમાન ના કરે જજમાં, ત્યાં ભગવાનનો વાહો છે. શું છે? એટલે હું તો શું કરું કે પેલો જે સિફાર કરવા આવે ને એને કહી દઉં કે સજાવાની લગભગ 5 વર્ષની થાય એવી છે, તો હું 4.5 વર્ષ કરી આવીશ. કરવાની છે પણ અત્યારે 5 થી હું હતું. પછી બીજો માણસ આવે એને કહું થોડું ઘણું ઓછું કરી આપી છે, 4.5 કરવાની છે પણ થોડું ઘણું ઓછું કરી આપી. બીજો માણસ આવે એમ માનતા માણસ જે બધું હું કહું કે 6 મહિના એટલે બધા ખુશ થઈ જાય. ના ખુશ તો કરો છો ને, એ કોઈ થિયરી ના આધારે ખુશ નાખુશ નહીં થતા, એની ગેરસમજ થી નાખુશ નાખુશ થાય છે, માટે એની ગેરસમજ કાઢી નાખીએ. તમને કેમ લાગે સાહેબ એની ગેરસમજ કાઢી નાખે રૂકી જાય ને, પહેલે થી 5000 કેમ હોય? ત્યારે કોઈ પણ માણસ એપ્રોચ થાય, કઈ સિફારસ લગાવવા માટે આવે તો નિયમ અમે સામાન્ય રીતે એવો પાડીએ કે પાડી શકતા હોય છે. બહુ મુશ્કેલ છે દાદા, કેવું થયેલું છે પણ બહુ મુશ્કેલ છે. તો હું એમ કહું કે હું એને ઓળખું છું, માટે આ કેસ મારી પાસેથી લઈ જાઉં. મારો સગો થાય એ મારો મિત્ર છે, માટે હું આ કેસ નહીં સાંભળું એમ કરીને મારી પાસેથી હું કઢાવી નાખું. એ અત્યાર લગી નો પોતે કહી દે કે ભાઈ આ મારા સગા છે, સંબંધી છે, એટલે હું આ કેસ નહી લડું, એટલે પછી બીજા એ સોંપે એટલે પોતે એમ કરીને ખસી જતા. હા બરોબર, પોતાની રીત પોતાની જે સાઈડ ની રીત દરેક ની પાસે હોય જુદી જુદી જાતિ, જે મારી જે સાઈડ ની રીત થઈ. કાયદો કાયમ ને મળે બધાને માટે નથી, પોતાની કોઈ પણ જે સાઈડ નક્કી કરવી જોઈએ તે બધી જે સાઈડ જજ થયા ને એમ દોરવી જઈએ. જજ જ કેમ કહેવાય હવે તો દોરવા ઈ જ કે જે હવે તો જે દોરવાઈ જાય એ જ જજ થશે, જે દોરવાઈ જાય એ જ જજ થશે, એવું હવે તો છે. હા અત્યારે તો મારે તો 2-3 જજો ને કા કરવા આવે, કારણ કે આ જ્ઞાન લઈ ગયેલા એટલે કહે કામ થઈ પેલા પોરબંદર વાળા પોરબંદર જજ નો કાગળ આવ્યો કે પાણી ખૂબ ભરાયું, પણ દાદાજી શું તમારા જ્ઞાન નો પ્રસાદ મને જરા અસર થઈ નથી. મુશ્કેલી મુકાય હોય તારે કે આ તો જજો વકીલો ને માટે નો જ છે ને, આ કઈ ઓછા બીજા બહાર ની પબ્લિક માટે ગમે તે પાન પાન ની દુકાન વાળા માટે છે ભલામણ કરવા માટે ભવિષ્યની મારી પેઢી ને અત્યારે પાપદાદો કોઈ વ્યક્તિઓ એમની વાત કરતો, કારણ કે ધોરણ એટલે આવે પથ્થર ઓળખાણે એ પડી જઈએ, કોઈ કામ નહી આપે તમને, કોઈ અમારો સાયબેરિયામાં મોકલી ગયો, વોટ કરવાનો પણ રાઈટ લઈ લીધો બધા ભૂલવા કરીને, પણ એક અલગ બાબત કોઈ ટીકો તમારી પાસે કોઈ પણ માણસ ગમે તેવું વળતો હોય તો એના તરફ અભાવ રહેતો, પણ હવે મને એમ થાય છે કે નાના ભાવ પણ એટલે રાજી કરવાનો કઈ પ્રયત્ન કરે, એટલા પૂરતું મારે કબૂલ કરવું છે કે મને એક ઠીક થાય છે મારો ફેરવો આઈનો સફળ થયો. પેલું રાજી થવાની વાત છે ને, આપને રાજી કરીને દરેક ને રાજી કરો છો ને, એ વાત એમને બરાબર બેસી ગઈ છે, અને એ રીત તો હવે એટલું વલણ રહે છે, એટલે કે એટલા પૂરતું મને લાગે છે કે મારો અહીં આવેલો અહીં સફળ ફેરો સફળ થઈ ગયો, સંતોષ પામે એવું કઈ થતું હોય તો કરવું, પછી બધું કેપેસિટી પર આધાર રાખે, રાજી રાખનાર રખાવનાર ની કેપેસિટી. એટલે તમે સદાચાર જે તમે કહો છો, એ સદાચાર જે તમે અત્યારે રાખી રહ્યા છો, તે સેલ્ફ નું રિયલાઇઝ વગર આટલા સદાચાર રાખો છો તો સેલ્ફ નું રિયલાઇઝ એટલે સંપૂર્ણ સદાચાર રહેશે. શું કહું, આપણે સંતોષ થાય એટલા સદાચાર. હું તો પોતે કોણ છું એ તો જાણે વગર છૂટકો જ નથી આ જગતમાં, જયારે ત્યારે પણ એ તો જાણવું જ પડશે. કોઈ પણ ગુણ પ્રગટ થયો હોય તો એનું ભાન પણ ના રહેવું જોઈએ. ભાન એટલે પોતાને એવું ભાન પણ ના રહેવું જોઈએ કે મનામાં આ ગુણો છે, એવું પણ ભાન ના રહેવું જોઈએ. હા, એ કરું છે, ભાન ના રહેવું જોઈએ. એ ભાન રહે ભાન રહે ત્યારે અમલ ચડે. બધી ક્યાંથી વસ્તુઓ છે, જયારે ભાન રહે ક્યાંથી વસ્તુઓ. એને આનંદ થયો છે. દાદા એ મારું લીધું નહીં કે કોક દાઈ માર તો આયા દાદા લીધું નહી. એવું છે, આપે જ પરમ વિનય શીખવ્યો છે બધાને. પરમ વિનય નહી, પ્રેમ એ જ પરમાત્મા છે. સાચો પ્રેમ એ જ પરમાત્મા છે, બીજો કોઈ પરમાત્મા વસ્તુ છે નહી. સાચો પ્રેમ જ્યાં પરમાત્મા પણ પ્રગટ થયું છે. સાચો પ્રેમ કોને કહેવાય, જે ચડે નહીં ઉતરે નહીં, પ્રેમ વધે નહીં અને ઘટે, એ સાચો પ્રેમ. અને વધઘટ થાય એ આશક્તિ. નોંધવા જેવી વસ્તુ આ. અને દાદા આપને તો આ સહજ છે, પણ અમારા જેવાને અમે એવું રાખ્યું હોય કે ભાઈ કોઈનો દ્વેષ ન રાખો, એવું એક નિયમ કરી રાખતો હોય. તો આવું ખબર ન હોય કે દ્વેષ ન રાખવો, તેનાથી અટક પડે પણ પ્રેમ કરવો. હું તો નાનપણમાંથી એવું બોલતો, આ જાણવા જેવી ચીજ, આ જાણવા માટે કહું છું, જાણવા જેવી ચીજ જે કહું છું આ, કે નાનપણમાં હું એવું બોલતો હતો કે મને મળ્યો અને એને લાભ ના થાય તો મારું મળેલું ખોટું છે. રાજી એકલો નહીં, લાભ પણ. કોઈ ગાળો મને પડતો હોય તેને પણ લાભ થવો જોઈએ. આ સિદ્ધાર્થ મારો નાનપણથી હતો, મને મળ્યો માટે એને લાભ થવો જ જોઈએ. જો મારા ચકર ના થતા અપચકર થતા હોય તો માણસ જ ત્યાંનો, મારા આપણ ગણાતા હોય તો માણસ ક્યાં લાભ થયો છે. દાદા મળે એટલે મને લાભ થયો, જો ચુકન થયા પણ થતો થયો મારી પાસે ને. બેન કે છે મટી ગયેલા છે, કઈ કઈ અત્યાર કરેલા એ માણસ અત્યારે રોક થી ફરે છે અને બે દાદા ચડે છે. જો ડિપ્રેસ આપણું પ્રેશર હોય છે તે બધા આરામથી બધા રોગ મારે અહીં આગળ આવે તો રોગ મટતા જોઈએ, અને રોગ ના મટે તો મારી અસ્તિત્વ નથી. શું કહ્યું, અસ્તિત્વ છે તો બધા રોગ મટવા જોઈએ. અને જો એ પોતે કાળજી ના ઘરે જાય, પોતે અહીં એટેન્શન ચાલવું પડે. દર્દી આવું તો જોઈએ, દવા ના પીએ તો વધારે નીકળી ગઈ હોય તો, પણ તારે આવું તો જોઈએ. દુઃખ જવું જ જોઈએ. દુઃખ રહેવું જ નથી. દુઃખ સુખ કઈ ભગવાન આવનાર નથી. હોલ એન્ડ સોલ તમારી રિસ્પોન્સિબિલિટી છે. જેમ વાવ માં જઈને તમે એમ કહો કે તું ચોર છે તો ભાઈ શું કે છે? સાહેબ ભાઈ શું કે? આપડે ભાઈ ને કહીએ તું ચોર છે તો ભાઈ શું કે? વાવ વાવ વાવ આપણને કે શું કે છે? આપણને કે પડખો પડે આપણને કે તું ચોર છે એટલે આપડે સમજી જવાનું કે આ ઘેર શું રિવાજ છે. એટલે આપડે કેવું તું રાજા છે. એટલે આપણે રાજા જોવું હોય થવું હોય તો એને એટલે આ પ્રોજેક્શન બધું તમારું છે. આમાં ભગવાન હાથ કાઢ્યો નથી. આ બધું જ તમારું પ્રોજેક્શન. પ્રોજેક્શન પહેલેથી રેગ્યુલર કરો તમે રેગ્યુલર જ રહેશો. શું કહો? આ વાયરાવા દાખલા પર સમજાયું નામ જી? સમજાયું. હું કોકને નલાયક કહું એનો પડઘો મને લાયક લાયક ક્યાં આવશે? ના નલાયક જ નથી. કેવાય જ કેમ કહ્યું? દાખલો આપ્યો. કઈ વાય બાય જગત નથી. જગત તો જગત જ છે. પણ આ વાય ઉપરથી સમજી જજો કે તમે આ વાય શું કે છે? તમે જે બોલશો એનો પડઘા છે. સંસાર શું છે? તમારા કરેલા ના પડગા સ્ત્રીઓને સરકાવતા પહેલા ધણી એ વિચાર કરવો જોઈએ કે હું શું લાભ પામીશ. પ્રોજેક્ટ આપણું પ્રોજેક્ટ આપણું પછી કોઈને હાથમાં વચ્ચે ગાડીએ એમાં ગ્રહો ને નાખીએ ભગવાન હે ભગવાન તું મને સારું કરજે. ભગવાન બધા કરે ક્યાંથી સારું? વિતરાગ એની પાસે ચારો ના હોય. એ તો એ કહે કે મારા જેવા તારે મુક્તિ જોઈતી હોય તારે તો વિતરાગતા જોઈતી મને પછતા. નહીં તો અમારી પાસે બીજો સામાન અમારી પાસે હોય. અમારી જે પાસે જે દુકાનમાં સામાન છે તે તને મળશે. બીજો તો જણા કરે પૈસા પૈસા લોકો બીજી દુકાનો જાય. અમારી પાસે નથી. તેથી મારે કેવું ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. પઝલ ભગવાને પઝલ કર્યું હતો તો આપણે એને પકડ કરી ત્યાં અમને આ ધને ગાડી કરી અમને મૂર્ખ બનાવ્યા છે. પણ કોઈ શા માટે દુખ્યા કરું છું? તમારે ત્યાં એવિડન્સ છે તે સાયન્ટિફિક નહીં વાંકે દેખાય છે. ઓરલ એવિડન્સ પણ ચાલે. અને આ જે છે એટલે ગુહ્ય સંજોગો છે. કેવા? વૈજ્ઞાનિક. હા તમે સાયન્ટિફિક સર્કલ સર્વે એવિડન્સ માં શું છે? આ તમે જે બેઠા છો અત્યારે સાડા નો પોણા દસ નો 10 નો સાઈન તે વખતે આપણા બેનું મિલન તમારી વાતો નીકળવી એ બધું આ સ્પેસ ને ટાઈમ બેસ્ટ છે. ઉગાડા દેખાય છે સંયોગો. સીધું હું ભેગો થયો તે પણ સંયોગ છે, પણ સાચી ભેગો થયો બીજા સંયોગો એ અમે જાણીએ પણ બીજા લોકોને ખબર પડે. એટલે આ બધા સંયોગો ભેગા થાય તારે એવિડન્સ ઉભો થાય. એટલે જરા ભાવના આશીર્વાદ આપજો અમને કે આ બધા લોકો નો વિચારો શ્રેણી ફરી જાય મારા થકી. કારણ કે વિચાર શ્રેણીને લઈને દુઃખી છે, વિચાર શ્રેણી ફેરવામાં આવે તો દુઃખી થશે. બસ એટલું જ કે છે કહ્યું કે ઘોર અંધારું કરી નાખ્યું, ઘોર અંધારું કર્યું. હા, અને હિન્દુસ્તાનમાં સૂર્યનારાયણ ઉગવાની તૈયારી છે. 2000 માં સૂર્યનારાયણ દેખાશે, આમ થોડો થોડું થોડું હાથવાળું દેખાશે. અંધારું ગયું આ બધું. અને તે અમેરિકા એનો રિઝલ્ટ ભોગવશે. આવે પછી આપડે તો અજવાળું થશે ત્યાં શું થશે એ જાણે ને. અંધારું મને એવું કેતા હતા એક ડીએસપી અમદાવાદ ડીએસપી મને કે છે કે આ પગ તમે તમારો પગ કેવી રીતે ફ્રેક્ચર છો, તમે કોઈનું લાયા કે છે એવું તો લેવાતું હોત. જો કૃષ્ણ ભગવાને તીર રાખ્યું તો બીજો કોક લઈ લે. માવી ને કીરા આવ્યો ને લઈ લે. કોઈના બાપ માં આટલી સિક્કો ના રહે. આ તો આવું કહી એટલે લોકોને મૂંઝવે છે. લોકો લાલચુ છે, માટ્યા છેતરાય છે. તો લાલચુ ના હોય એને દુનિયામાં કોઈ છેતર ના હોય. બહુ લાલચુ આપડા હિન્દુસ્તાન લાલચ. હવે શું લાલચ હોય એને? 5 છોકરા હોય પણ મોટા છોકરા તો છોકરો નથી એને લાલચ. એને પૂરો મોટા બચ્ચા અત્યારે શું દાદા થવાની ભાવના? મારા દાદા થયું એટલે તો સિગ્નલ પડ્યો ટેશન માંથી ચાલે. સિગ્નલ ના પડે તો હવે આવે સાહેબ કેટલી બધે હોય તો હોય. પણ એ ખુરશી નો ગુણ છે તે વખત ના થાય. જયારે ચેમ્બર માં થાય ત્યારે ચેમ્બર માં જાય ત્યારે થઈ જાય. આપડે જીતા ચિંતા થઈ શું કે થોડા વખત તો જોજો સરકાર કેવી આવે છે. સરકારે તો આપવું સત્ય છે. અત્યારે તો હા ગૌરી કુળ માં 50-60% 95% ઘઉં અને 45% કોકરા. સતો આપણા હિન્દુસ્તાન લોકો કે છે એટલે આપણે સારો આ ગુણો છે તો કઈ ઘઉંની ગુણો છે એટલે અમે કોકરા નહીં જીતે કરે. પણ એ તો હોય કોકરા હોય પણ ઘઉં છે આ ગુણો ઘઉંની વ્યવહાર એવું કહેવાય. શું હવે ક્યાં સુધી ઘઉંની ગુણો કહેવાતી હતી કે 80% કોકરા હોય ત્યાં સુધી એને ઘઉંની ગુણો કહેવાતી હતી. એને બધા 85% થયા છે એનું ગૌરી ગુણ આપણા કે છે. એટલે હવે પૂછો શું કે છે કે આ પોસાય નહીં, આવું ઘઉંની ગુણ્યો પોસાય નહીં. ઘઉં ને કાંકરા છૂટા પાડ્યો 8000. ત્યાં કુદરત ઘઉં ને કાંકરા છૂટા પાડવા માટે બધા ગોઠવી રહી. એટલે અમદાવાદના પેપર વાળાએ પૂછ્યું કે આ ઘઉં કાંકરા તમે કોને કહો છો? કે છે ને કાંકરા જે છે એ મચ્છીમાં મિલી જશે. શું કહ્યું? અને ઘઉં રહે તે કહ્યું. બરાબર. એટલે કે એ સમજી ગયા તો કે આટલા જીવ છે, ઘઉં વાળા જીવ છે, મચ્છી વાળા પૈસે છે. તો એ પેપર વાળા સમજી ગયા ત્યાં મને કહે છે, આવો ફોડ પાડો કે આમાં ઘઉં કોને કહેવા અને કોકરા કોને કહેવા. ત્યારે મેં એમને બે જ વાક્યમાં કહ્યું કે જે ભ્રષ્ટાચાર પરણે કરાવડાવે છે એ કોકરા છે, અને ભ્રષ્ટાચાર પરણે કરવો પડે છે એ ઘઉં છે. એટલે સમજી ગયા. ભલે ભ્રષ્ટાચાર તમે કરો છો પણ પરણે કરવો પડે છે. આવું મારે હોય ને ના ગમે પણ છતાં કરવો પડે. અને પેલા કરાવડાવશે આજે. એટલે બંને ભ્રષ્ટાચારી છે જોવા જાય, બંને ભ્રષ્ટાચારી છે. પણ આ આ લોકો કુદરતની હેલ્પ છે. શું થયું? ભરાણ કરવું પડે એમાં ગુનો છે એનો. મારે અમારે ત્યાં કંટક નો ધંધો એટલે 2 લાખ અમે ચોખ્ખું કામ કરીએ એટલે પૈસા આપવાની કઈ જરૂર નહીં. સગા બિલ 35 ઉભા રહે. આપણે રૂપિયા લઈ ગયા કલાક વગાડ્યા લે, નહીં તો મહિના મહિના વચ્ચે કોણ પડે? હવે એક બાજુ આ લાખ વાંચ્યા હોય ને આપણે તો માગતા વાળો હશે, આવે જ ના આવે સાહેબ? માગતા હોય કે નહીં તો મારે પૈસા જલ્દી આપી દો. હવે આપણે એક બાજુ આમ માગતા વાળો ઉતાવળ કરે છે, એક બાજુ સાહેબ આવતા નથી. એટલે આપણે મેં હું અમારે કનુકીને શું કહું કે ભાઈ 5000 આજ પણ રૂપિયા લઈ આવ્યો નથી, પથ્થરની તેને હાથ કાઢી દે આપણે. શું કહ્યું? એટલે પરણ કરવો પડે એમાં ભ્રષ્ટાચાર. આ પરણ કહેવાય કરવું પરણ કહેવાય. એવું લોકો ઘણા લોકો પરણ કરવો પડે. માણસ હોય તો બચાને વિચારે કે એને બિચારે મુશ્કેલી મૂકા છે. કામ કરવા માટે વૈરાગ આપણને ઉત્પન્ન થાય. કર્યો આમાં કામ શરૂ વૈરાગ આવે. તે છેવટે અમારે હમણે અમારે એવું થયું છે. આ સચિદાન સંત છે, આ એક દાદા પ્રથમ ટ્રસ્ટ છે અને સચિદાન સંત ટ્રસ્ટ છે, 2 ટ્રસ્ટ છે. એટલે જમીન તો જરૂર હતી, કારણ કે દેરાસર બાજવાનું છે શ્રી કૃષ્ણ ભગવાનનું, શ્રીજીનું, અને વચ્ચે શ્રીમંદર સામે લગભગ 1 કરોડ રૂપિયા થશે. આ હવે એની જગ્યા 5000 કચ્છમાં આપીએ, અમને થોડુંક એક દવા નાનું દવાખાનું કરો એટલા પૂરતા અમને કંઈક આપશો તો અમે આ જગ્યા તમને અહીંથી ગવર્મેન્ટ ભલામણ કરીએ કે આ 5000 જગ્યા તમને આપવામાં અમને વાંધો. એટલે 45000 રૂપિયા કામદાર આપવાના ગયા. અને પછી ત્યાં આગળ મોકલ્યું કે ત્યાં જતા જતા બીજા 17000 રૂપિયા ખર્ચ થયો. કાગળ ઉતાર પહોંચતો ચીફ મિનિસ્ટર પહોંચતો 17000 રૂપિયા કહે છે એટલું મેરી તે મને ખબર પડતી. અને હું આતે નહીં ચાલતો, બધું આ કામમાં શું હાથ ચાલવો, હાથ ગાડી ગાડી ઉપર ખોલીએ. તો પહોંચતા પહોંચતા 17000 રૂપિયા ખર્ચ થયો. ચીફ મિનિસ્ટર કહે છે, લાવો લાવો તો દાદા ભગવાન છે. તે તર ફેરો માર્યો. શું કહ્યું? જી ફેરો માર્યો. ચીફ મિનિસ્ટર કેળવ્યું ખરું કે તમારું આવી ગયું કે છે. હવે તોય પણ જતા જતા આપણે ખર્ચ થઈ ગયો. આ પહેલેથી આપણા સિફારસ કરવા ના ગયા કે ભાઈ આપણે આમ સિફારસ ના થાય, ખોટું દેખાય, એનો ઓળખ છે માટે લાભ ના લેવાય તેની આ ચાલી. અચેત દબાણ આવે તો એવું છે ને, પરણ કરાવડાયો છે ને, કર્યો નથી ને, પ્રસાદ પરણ કરાવડાયો છે ને, અચે ધર્માદા રૂપિયા હતા આપણે શું, પણ ધર્માદા ભેલાડે તો નહીં ને. બીજી જગ્યાએ 25 જીવા જમીન છે ત્યાં કોલેજ વધારે પડતી, ધાર્મિક કોલેજ. એક જ વર્ષ કોર્સ કરે ને એટલે આખી જિંદગીનો ધર્મ સમજી ગયો, એટલે પોતે નિર્ભય તરીકે જીવી શકે એવી કોલેજ. 25 વીઘા જમીન છે ત્યાં આગળ. તે લોકો એ ગામ લોકોએ તો કંઈ પણ લીધા જ કહેવાય કે દાદા ભગવાન આપો કે છે. હવે એ ત્યાં કાગળિયું મોકલ્યું આગળ. તે પહેલા સ્ટેશન વાર કે 10,000 આપો તો આગળ કાગળ જવા દેવું. એટલે પછી એ જે ડોક્ટર હતા સંભાળતા એ મને કહે છે આવું કે છે આ લોકો 10,000 વાગે પછી જો 10,000 પછી જતું હોય તો આપણે આપી દઈએ, પણ આગલા સ્ટેશન વાર એટલે 4 સ્ટેશન થયો કે એટલે મેં શું કહ્યું એ ધંધો જ નથી કરવો આપણે, તમે મોકલો હોય ફક્ત પછી શું થાય છે જોશો નહીં કહે. ત્યાર વરો આ વાતચીત કરું છું ને ત્યાર વરો ચીફ મિનિસ્ટર ઓળખાણ વાળા એક આયા પડ્યા તે આપણા ફોલોઅર થતા. તે કહે છે કે કોઈને પૈસા આપવાની જરૂર નથી, હું કરી લાવું કે છે. શું તે ચીફ મિનિસ્ટરે શું કર્યું, ચીફ મિનિસ્ટર જે પેલો નીચે સેક્રેટરી હોય છે ને તે સેક્રેટરી તો આ તરફ લખ્યું કે આ કાગળ અહીં મોકલી આપો. ત્યારે લોકોએ શું કર્યું કે એક વીઘાના 1,000 લેવાનું કહેતા હતા તેને બદલે 5,000 છોકરા એને જાઓ તમે અમને ના આપ્યું તમે શું કહો ભાઈ કરી. હવે અહીં જે કરે ને એમાં સત્તા નથી આગળ વધી, એટલે ગોદો મારે કહે છે ને આમ તો આમ કરશું આમ ગોદો મારે કોઈ કામ થઈ શકે એમ નથી અત્યારે. નિમંત્રણ સાહેબ હું તો દેરાસરનો વિરોધ હતો મારે સાહેબ, કોઈ પણ આશ્રમનો વિરોધ, કારણ આશ્રમનો હિન્દુસ્તાનના લોકોએ શું ઉપયોગ કર્યો એ આપને કહું, શ્રમ ઉતારવાનો જ ધંધો કર્યો છે. ઘેર કંટાળો હોય ને તે 15,000 આગળ નિરાશ કરે, ધંધો ના કરે. એટલે પછી મેં કહ્યું હવે આશ્રમ ના જોઈએ, બધા આશ્રમ આ સ્થિતિ થઈ ગઈ, શ્રમ ઉતારવાનો ઘેરનો કંટાળો તો આવે. એટલે પછી પણ પછી મને એક સંકેત મળ્યો, સંકેત કે સિમંદર સ્વામીનું ડેરું હિન્દુસ્તાનમાં અને જે જગ્યા જ્યાં નજીકમાં જ્ઞાન થયું છે સુરત એ ડિસ્ટ્રિક્ટમાં હાઈવે ઉપર હોવું જોઈએ અને જોડે નિષ્પક્ષપાતી હોવું જોઈએ, જોડે કૃષ્ણ ભગવાન વાત અને જોડે શિવ ને, લોકોના વિચારો ફરી જશે દર્શન કરતા ને હાથે જ વિચારો કરો. કારણ કે એ સિમંદર સ્વામી છે એ હયાતી શંકર જે આજે હાજર છે તેનો ડેરા છે અને આ જે ચોઈ તીર્થંકર છે ગેરહાજર છે તેનો ડેરા છે. હાજર છે ત્યાં ફળ કર્યો કે ગેરહાજર હાજર વાળો એટલે બહુ ઊંચું ફળ ભરવાનું છે તેનું, તેને આ શરૂ એ થઈ જશે. શું કરશું આવ્યા હતા ને હિંમતભાઈ ને બધા આવ્યા હતા બેન મંદિરબેન એવું નહીં કે આપણે રોગ દોડે તેમ જોડે દોડે ના દે. બીજે ખર્ચો કરવા જેવું નથી, બીજે ખર્ચો બધો ઘટર બધાય છે અને આ એક્ઝેન્જ થાય છે ગટરમાં જતો હશે પૈસા પૈસા ની વાત ના કરો આ પેડર રોડ મોટી ગટર છે. મોટી ગટર ને તમે ચોઈસ કરીને ભરેલા છો તો એ જતા હોય ત્યારે જાઓ ભાઈ પધારો, બહુ સારી વાત છે. આઠ દિવસ જોયા કરવા ને કે લાલચંદ્રી હતા કે જામનગર ના રાજા હતા, મેં જોયા કરો. Eh